જ્ઞાન ચાલે. અને તમે વીર ભગવાન ના વાળા જો કેટલી કેટલી જાતે એટિકેટ માં નાખી મિક્સર કર્યું, ચોખ્ખા દૂધ માં એટિકેટ નું મિક્સર કર્યું. એ તમારો દોષ નથી, કાળ નો પ્રભાવ છે. શું છે કાળ નો પ્રભાવ? એટલે આ તમને કાઢી આપીએ અમે. ક્યારે કાઢવું છે તમારે કહો. કેમ કરી ગુસવાડામાં લોકો બહાર નીકળે, નિરાતે શાંતિ થી ખાય પીએ ઊંઘે સંસાર ચલાવે, અને છોરા છોકરા સારા સંસ્કાર આપે. ગુસેલો મારા છોકરા ને શું સંસ્કાર આપે? પોતે ગુજરાત પડેલો માણસ છોકરા જો ગુજરાત મુક્ત થયા, કેવા મુક્ત થયા? મારી જોડે મહિના થી ગાબડે ગાબડે આવું ભર્યા. લગ્ન થયા કે કર્યું તું? મોટાની આજ્ઞા લઈને કર્યું તું. એટલે મોટાની આજ્ઞા લઈને કર્યું તું? મોટાની આજ્ઞા પસંદગી પોતાની, પણ પછી મોટાઓની આજ્ઞા લઈને કર્યા. હા પણ મોટાને આગ્રહ કર્યું ને, એ થયું કેવાય. થયું કેવાય? અને કોઈ ની આગ્રહ લીધા વગર કર્યું, એ કર્યું કેવાય? મોટાની સહમતી લેવાય. આમ તો જઈને ફેરી લેવાય ઘેરે, પૈસા નથી કઈ પાથરે તો ઊંઘાવે. પૈસા તો કશું છે બધા ચીઠે બહુ મૂક્યા, પણ પાથરી થી ઊંઘાવતી. એ તો ભાઈ ગુસવાડો મન નો ના થાય, તારે શાંતિ રહે. બેન મારી વાત નથી કેવા માંગુ, બિલકુલ ગુસવાડો ના થાય. કોઈ ગાળ ભરે તો ગુસવાડો નહીં, કોઈ માર મારે તો ગુસવાડો નહીં, જણસો ઉઠાય તો ગુસવાડો નહીં. શું એ જ નથી રહેતું? એ જ નથી રહેતું ના, એ જ અમે તમને કરી આપ્યું. આ બધાઓને એ જ કરી આપેલું. કઈ કહે અમે કરતા નથી, અમે નિમિત્ત છીએ. શું છે નિમિત્ત? હા નિમિત્ત, અમારા નિમિત્ત થી આ થાય. અમને જશ છે યશ નામ કર્મ. કયું નામ કર્મ? યશ નામ કર્મ. તમે જૈન ધર્મ યશ નામ કર્મ વાંચેલું ને? નામ કર્મ, નામ કર્મ યશ નામ કર્મ હોય, યશ અપયશ નામ કર્મ હોય, એવું અમને યશ નામ કર્મ. દાદા ભગવાન કે એટલું, બાકી દાદા ભગવાન ભાઈ પ્રગટ થયા છે. આ તો જ્ઞાની પુરુષ ખબર ને. દાદા ભગવાન તો 14 દુઃખ નો નાશ નહીં પ્રગટ થયેલો મહાવીર, તેને હું હું નમસ્કાર કરું છું. આમ કરીને ક્યાંથી મારે નમસ્કાર કરવો પડતો છે? 14 લોક ના સ્વામી છે. 14 લોક ના સ્વામી છે એટલે 360 ડિગ્રી છે એની, અને મારી 356 છે. ત્યાં ડિગ્રી ઓછી છે. કેવ જ્ઞાન માં 4 અંશ ખૂટે મને, તેઓ નાપાસ થયો કેવ જ્ઞાન માં. એટલે મારે એમની એ કઈ પણ પૂરી થવા માટે. તો તમારે કઈ ખૂટતી હશે ને? ખૂટતી હોય ઘણી ખૂટે છે. ત્યાર પછી આવે ખૂટે જ ને દાદા. બસ બસ તો જોયો આ સ્ત્રીઓ બધી જોયેલી? બધી બહુ. હા જોયા જોયા ને. કેટલી કેટલી એક્ઝેક્ટ ને પીડી સમજીવાની શક્તિઓ ભક્તિઓ ખાનદાન ફેમિલી ને. હા બિલકુલ. એ સંઘટ પાડું તે લોકોને એમ ખાતરી થાય કે આ પુસ્તકો એકલા જ પાછળ નથી પડવાનું. પુસ્તકો તો સાધન છે. શું છે સાધન? છે એ સાધન માં વગી રહીએ તો લાખ અવતાર મોક્ષ થાય. મોક્ષ તો મોક્ષ નો માર્ગ હોય. મન નો ઘૂસવાડ જાય એ મોક્ષ. ગાયન માટે આણંદજી કલ્યાણજી પેઢીઓ સારી ચાલે. મય ઘૂસવાડો હોય સીધી પેઢીઓ સારી ચાલે. જો ખબર પડે બરોબર થાય છે ઘૂસવાડા. અત્યારે તમારે કામ હોય કેટલું ખર્ચ કરી શકો? નથી એટલું સારું તેવું પરિગ્રહ હોય, પણ આ તો પરિગ્રહી લોકો. પરિગ્રહી બરાબર પરિગ્રહી. તે પરિગ્રહ તો મતલબ નથી, આપણું જ્ઞાન વિજ્ઞાન એવું છે. પરિગ્રહ હાથે મોક્ષ થાય. એક અવતારી બે અવતારી જ્ઞાન છે. કેવું? એક અવતારી બે સાહેબ સંકિત થઈ જાય. સાહેબ સંકિત નિરંતર સાહેબ સંકિત નિરંતર આત્મા પ્રતિ હું નિરંતર આત્મા છું. એ નિરંતર લક્ષ્યાત કરે આઝાદી શાખાની. એટલે બધા વાત કરી દુઓ જો બધાની અનુકૂળતા હોય. કાલે આવીએ કાલે. કાલે કયા ટાઈમે જોયા પિક્ચર નિમિત્ત થાય એવા છે કે, એટલે તમારે કરવાનું નહીં. જો કરવાનું હોય એવું છે, હું મળ્યો અને તમારે કરવાનું હોય તો તમે મને એમ નાખો કે દાદા તમે મળ્યા ને અમારે કરવાનું હોય શું કામ કે. પુરુષાર્થ તો કરવો જ પડે ને અમારે, પુરુષાર્થ તો કરવો પડે ને. ના અમારી અમારી આજ્ઞા આપીએ કે ભાઈ હાથ બહાર ના કરશો, કામ ના કરશો, કૂદશો નહી, એ આજ્ઞા આપીએ એટલી જ પાડવાની, બીજું કરવાનું નહીં. પુરુષાર્થ કરશે, પુરુષાર્થ તો રસ્તો જુદો છે, એ પુરસાદ થી સ્ટેપ બાય સ્ટેપ રસ્તો કેવો છે, ક્રમિક રસ્તો. વિજ્ઞાન છે, તરતો છે. ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન, કેશ બેંક. પછી ચિંતા થાય જોખમદારી અમારી, એક આખી બધી મિલોમાં જરાય ચિંતા થાય જોખમદારી અમારી. પછી આથી બધા જોઈએ કઈ પછી શું જોયે દાદા, છે થોડા રાખે હું ખરી વાત જ એ છે, મૂળ મૂળ જ બધાનું એ છે. છતાં મારે કોઈ ગાવ હોય માર માર માં લાગે ચડા થાય, કારણ કે સહી ખલાસ થઈ ગયા, કારણ કે આ દેહ નો માલિક હું રહ્યો નથી. આ 26 વર્ષ દેહ નો માલિક રહ્યો નથી, આ મન નો માલિક નથી. આ વાણી કોણ બોલે તમારી જોડે, આ વાણી જે બોલે છે કોણ બોલે છે, બોલે છે. અને એ વક્તા છે, તમે શ્રોતા છો, હું જ્ઞાતા દ્રષ્ટા છું. હું જ્ઞાતા દ્રષ્ટા એટલે શું બોલી રહી છે ટેપ રેકર્ડ, એટલું જ છે. The world is the puzzle itself, puzzle theory say. God has not puzzled this world at all. Only scientific, circumstantial evidence have there. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. If a puzzle solved, thank you. And then a puzzle solved, nothing are you. Say, a puzzle must, aku jagat dissolve, thank you, say, sadhu, sanyasyu, atari, but say, a puzzle what is it? Hey, how, how? How, how? Tamacho. આપ તો પરમ છાતા માં છો. ના એટલે કહું છું, તમારા બધા વ્યવહારે તો છાતા માણનો પ્રેમ છે મારી પાસે. 50,000 માણનો પ્રેમ હશે તે છાતા જ હોય બધી જ હોય. અને તમારો પ્રેમ તો બહુ જબરો પ્રેમ, જો વાંચમાં પાણી એવું નીકળી જાય. મીઠા ની દુકડમ અત્યારે પુષ્પ હરકુદ છે ને, પુષ્પ જય સચિદાનંદ. દાદા ભગવાન બહુ સારું થયું આવી ગયા છે. તમારે 29 તારીખ 14 લોક નું અભિદાન છે. શું છે? હવે આ આત્મા 14 લોક નું અભિદાન, કારણ કે દેહ ના માલિક નથી. માલકી વગર ની વાણી હોય તો મોક્ષ લઈ જાય. કોણ લઈ જાય? માલકી વગર ની વાણી. આ વાણી કોઈ માલિક નહીં, એવું તમે સમજી ગયા ને. ઓનલી ટેપ રેકર્ડ, ટેપ રેકર્ડ. માલકી વાળી વાણી હોય ને તેમાં તો અહંકાર હોય, એમાં બલિવાર આવે નહી, બલિવાર ના આવે. એમાં દૂધમાં આટલું મીઠું પડ્યું હોય તો ફાટી જાય. એટલે માલકી વગર ની વાણી તો જુઓ. મને બહુ આવવાની ઈચ્છા હતી પણ આવી શકતો નતો. એ પ્રમાણે એટલો ઉપકારી છે, કંટ્રોલેબલ જીવન જીવે છે આ પુસ્તક વાંચ્યા. ખાવા પીવાનું હજુ બરાબર એ લોકો ને ફાફા છે, તો એવા માણસ આધ્યાત્મિક માં કઈ રીતે સેટલ થઈ શકે? અધ્યાત્મિક નો સેટલ ના થાય ને વધુ નથી. ભૌતિક નો સેટલ થવા માટે ઉપાય જ અધ્યાત્મ છે. કારણ ભૌતિક જે છે ને, આ ભૌતિક માં જે છે એ બાય પ્રોડક્ટ છે અધ્યાત્મ નું. શું છે? બાય પ્રોડક્ટ. હા, અધ્યાત્મ નું બાય પ્રોડક્ટ છે. હા હિન્દુસ્તાન ના લોકો ને, આ ભારત લોકો ને, ભારત દેશ ના લોકો ને બાય પ્રોડક્ટ છે. બીજા ફોરિન વાળા ને એ કુદરતી બક્ષી જ છે, એટલે એમને પુનર્જન્મ સમજતા નથી, ત્યાંથી એમ જવાબદારી નથી બહુ. અને આપણે પુનર્જન્મ સમજતા છે એટલે જવાબદારી હોલ એન્ડ સોલ આપણી જ છે. એટલે જો આ આત્મા રસ્તે કરવા જઈએ તો આ સંસાર ફ્રી ઓફ કોસ્ટ મળે. આ બેન છે તે મિલના માલિક હોય, અને આ બેન મિલના માલિક ના હોય એનું કારણ શું? તે કે અધ્યાત્મ રસ્તો. મારા કર્મો આવા એટલે મને આવું જ મળવાનું, એવું ના, એવું નહીં, એવું નહીં. કર્મ એટલે આવું મળવાનું એવું નહીં. માણસ બહુ કામ કરી શકે. હું રોજ 10.5 કલાક કામ કરું છું, રોજ 10.5 કલાક કામ કરું છું આ 78 વર્ષની ઉંમરે. તો એ તો ત્યારે થાય જ નહીં. જ્ઞાત મને ધર્મ ભેદ છે, ધર્મ ને પૂછે બરાબર છે, પણ એ જરૂર છે. અધ્યાત્મ વિજ્ઞાન છે, અધ્યાત્મ તો વિજ્ઞાન છે અને ધર્મ એ જ્ઞાન છે. તો ધર્મ છે તે ધર્મ થી જરા સંસાર કાચો પડી જાય, પણ વિજ્ઞાન માં સંસાર કાચો હોય. સંસાર એ ફરક લાગતા નહીં. મારો સંસાર આદર્શ હોય. કેવો હોય? આદર્શ. હિન્દુસ્તાન માં મોટા ભાગે બધા અધ્યાત્મ અને ધર્મ એક જ સમજે છે. ના, અધ્યાત્મ ધર્મ બે જુદી વસ્તુ છે. અધ્યાત્મ છે જ કેવા ગતે? આ તો બધા ધર્મ છે બધું. અધ્યાત્મ તો આત્મા ના સન્મુખ થયેલો હોવો જોઈએ, વિજ્ઞાની હોવો જોઈએ. શું આ ધર્મ એટલે? શું ખોટું છોડો ને સારું કરો, ખોટું છોડો ને સારું કરો. ધર્મ એટલે બધું દમન જ કરાવે. દમન, ધર્મ એટલે બધું દમન જ કરાવે. ખોટું ખોટું છોડો ને સારું કરો, એવું જ અધ્યાત્મ એટલે. અમે ખોટું છોડવા નું સારું કરો એવું નહીં. આ કોણ કરે છે જાણવાનું? આ બધું કોણ કરે છે? કોઈ પણ માણસ વર્લ્ડ માં એવો જન્મ્યો નથી જયારે સંદાસ લેવાની શક્તિ હોય. વર્લ્ડ માં કોઈ માણસ એવો જન્મ્યો નથી જયારે સંદાસ લેવાની પોતાની સ્વતંત્ર શક્તિ હોય. એટલે આ કરે છે કોણ એ નથી સમજાતું. એટલે ફોરિન વાળા શું કે છે? ભગવાન કરે છે કે છે. શું કે છે? અને આપણા લોકો શું કે છે? મેં કરું છું. કે અહંકાર એ ખોટો છે અને ભગવાન કરે છે એ ખોટી વાત. ઇટ હેપન્સ. બધું થઈ રહ્યું છે. આ શું થઈ રહ્યું છે? ઇટ હેપન્સ. એ તો સમજાય. સવાર માં ઉઠવાની ઊંઘવાની શક્તિ હોય લોકોને તો ગોળીઓ ખાવી ના પડે. ઉઠવાની શક્તિ હોય તો પેલો ઘડિયાળ મૂકવું ના પડે. કઈ શક્તિ છે? ખાલી ઇગોઇઝમ છે. એને સમજાયું કે? હા સમજાયું કે છે. એ પોળી વાળા બધું ઉઠવાની, હા હું ગમે ત્યારે ધાર ઉધાર ઊંઘી જવું, ઉધાર ઉધાર ઉઠું બોલે, અને પછી કે છે આમ ઊંઘ નથી આવતી ગોળીઓ લેવી પડે. સાહેબ હું તું તારી શક્તિ જ નથી. આ તો ઇટ હેપન્સ. જ્યાં સુધી નેચર નેચર રેગ્યુલર છે ત્યાં સુધી તારું નેચર ઇરેગ્યુલર છે. તારા હાથમાં સત્તા નથી, નેચર કરે છે આ બધું. એ સમજવાની જરૂર છે તારે. પણ તારે જતું રહેવાનું છે. કે મારામાં પ્રગટ થવામાં મારે 4 ડિગ્રી બાકી છે, તમારે 5-6 ડિગ્રી. જગત વ્યવહારમાં અધર્મ એટલે શું દેવું કરવું તે, અને ધર્મ એટલે શું ક્રેડિટ કરવી તે. એટલે ક્રેડિટ ને ડેબિટ બે થયા કરે છે. અને અધ્યાત્મ માં ક્રેડિટ ડેબિટ બંને જરૂર નહીં. હિન્દુસ્તાન માં એવું છે કે સર્વાઈવ થવું બહુ મુશ્કેલ છે. નહીં બરોબર છે. ને રિપેર કરવા મળે છે ને, કરતા નથી માટે હું કરતા નથી, માથે રિપેર કરું છું. ગોઠવી અને પછી જણાવશે, ઘરે બધાને વાત કરશે પછી જણાવશે. એટલા માટે કરવાનું બરાબર, લોકો દુઃખ ના થાય. પ્રશ્ન વ્યવહારમાં એટિકેટ ના રાખો, ગરમ કોટ જોડાવું પડ્યો અમેરિકા જતા, લોકો એમ ના થાય કે નીકળી જ જાય દાદાજી. આપની વાણી સાંભળે, આપની વાણી એટલે એના બેન ને પણ બહુ વાત કરી પણ કરું, પૈસા માંગશે શું છે કે ચોપડી પૈસા માં નથી આવ્યા, ધર્મ ની વાતચીત કરી એ તો આચાર્ય મહારાજ ના ઉપર ગાસી માં આવી ગયા બરાબર. ખોટું હોય તમે પકડી રાખો છો, બધું કારણ કરું કારણ કે એનો ભાઈ છે, મારો આશીર્વાદ નહીં મારી મિલો ઉડી જશે બરાબર દાદાજી. આ મારા ખોટું પકડાયેલું છે તેને આ એમને મદદ કરતા હતા. એને ભાઈ છે કે મારી મિલો બંધ થઈ જાય, એમને આશીર્વાદ થઈ જાય. બધા શેઠિયાઓ ને મોટા મોટા શેઠિયાઓ ને આ ભાઈ છે બધા, એમણે એમના એમના આશીર્વાદ થી, એમના જે ગુરુ જેમને માનેલા હોય એમના આશીર્વાદ થી એમનું આ બધું ચાલી રહ્યું છે. મૂર્તિ મૂર્તિ તો આપડી મૂકેલી છે ને, કે ઉપર જન્મેલી આપડે મૂકે, હા એને લડશે નહી કે ઠીક પડે, લઈ જાઓ તમે લઈ જાઓ, બીજું દઈ રાખે બધી. એ તો એક મુંબઈ વાળા કહ્યું હતું ચંદ્રશેખર, હું ડેરાસર બધું બંધાયેલા ત્યાં છું, બધા પૈસા આપવા ત્યાં છું, અને આપડે બીજું ડેરાસર કરો બરાબર, અને આ ઝઘડા ના પડશે. ચંદ્રશેખર માને નહી બરાબર. અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન નું અંતર, અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન મજા, એ મુખ મજા શું ગાયો પછી નાગી જ છે ને, ક્યાં કોઈ માર્ગ મુખ બગાય રે મન જેટલા ખબરો દે રહેતું નાગા, એ મુખ પગાર નહીં. તમે નાગા ભગવાન શું કરી જવા કરો, આત્મા ને નાગો કરો, ક્યારે નાગો કરવાનો આત્મા ને, હા આત્મા નાગો એ મુખ મજા બરાબર. દેશો હોય તો એમાંથી પછી ઉપાધિ રહી ને, આ મોટો પરિગ્રહ ઉદગલ, હા આ મોટો પરિગ્રહ આત્મા નો બરાબર છે. હા તે હું દેશી નાગા કરી આવું છું બધા, આત્મા થી નાગા કરી આવું છું બધાને જે ઉપાધિ કહી શકીએ, એ નગા એ મોક્ષ મગા. એ સમજ્યા કે હું કપડા કાઢી નાખે તો મેં કપડા કાઢી લે, બધા બહુ લોક પડે છે અમારે માણસ ત્યાં બધા કપડા નાખે આવેલા પડે બરાબર. બહુ જાત વાત નહીં બહુ ને, બુદ્ધિ નો અતિ રેખ બરાબર આવે, બુદ્ધિ બુદ્ધિ નો અતિ રેખ. બહુ જ ના સુઈ જવું છે ને દાદાજી, મોડે સુઈ ગયો, બહુ કામ પરથી બહુ થાકી ના આવ્યો, બા એક બે વાગી ગયા હોય, પણ એ એ રાતના જો આપના દર્શન થાય, આપનું સ્વપ્ન પણ મને આવે, તો સવારના ઉઠું તો એકદમ ફ્રેશ, કોઈ થકાવટ શરીરમાં કઈ બળતરા કશું જ ના મળે, અને એકદમ ખૂબ જ આનંદ પૂરતી અનુભવ. તો સ્વપ્નમાં પણ દાદા દર્શન થાય તો આવું થાય, કે જેને રોજ તો પ્રવાહ આવે વગેરે. તો તમને કેટલા વખત આવ્યા? ઘણી વખત દાદાજી. હે સત્પુરુષારી કહેવાય ને. બીજું દાદાજી, બહુ પરિચય નથી આવ્યા. આપતાવાણી વાંચ્યું ને કોઈ વખત રાતના સુતી વખતે? હંમેશા હું આપતાવાણી થોડું એક પાનું બે પાના વાંચ્યું ને, પછી એકદમ મને દાદા પ્રત્યેનો અહોભાવ વધી જાય ખૂબ. અને જો ઊંઘી ગયો તો એટલી જબરજસ્ત અંદરથી આમ જાણ, આપ કહેતા હતા ને પેલું વર્ણન કે બરફ મૂકેલો હોય ને અંદર વચ્ચે હોય તમને આમ ઠંડ, આમ આમ આખું શરીર જાણે બરફ થઈ ગયું હોય. સવારે ઉઠું ને ત્યાં એક અલૌકિક આનંદ દેખ, આમ અલૌકિક હું વર્ણન ના કરી શકું દાદા. એવી મને બે વખત અનુભૂતિ આવી. એ બહુ સારું છે. તમને તમને સપરામાં દર્શન થાય ને, બહુ કામ કરી નાખે. આપ આપ અહીંયા અત્યારે બિરાજમાન છો, આપ નહોતા આવેલા તે પહેલા મને દાદાજી અહીંયા ગાડી. પણ આ કાળમાં તીર્થંકર હોય શકે નહીં, કારણ કે એક એક અવતાર બાકી છે. બરાબર દાદાજી, આપની વાત બરાબર. પણ હું તમારે તીર્થંકર જોવા તો મારા જ કહેવાય નહીં દાદાજી. હું થોડા સમયમાં અંદરથી સમજી ગયો અને માની 100% મને ખાતરી થઈ ગઈ કે આપનું સ્વરૂપ તીર્થંકર સ્વરૂપ જ છે. હું કઈ પણ આગુપાજુ વિચારી શકું જ નહીં. એ બહુ ઊંચી વસ્તુ કહેવાય, એ ઊંચી વસ્તુ. દાદા ભલે એમ કે હું જ્ઞાની પુરુષ છું આમ, પણ મને તો તીર્થંકર, કારણ કે મને એમ જ બેસી જ ગયું કે આ તીર્થંકર સ્વરૂપ જ છે, તીર્થંકર જ છે દાદા. ચાર પાંચ જણ આપણા પાસે તેને તીર્થંકર સ્વરૂપ બેસી ગયેલું. સાહેબ મને કહે છે આવે કેમ કરી, મેં ફેરવા દેવાનો હતો ને. પબ્લિક માં તીર્થંકરો નહીં વિરાજ ના થાય હું કઉ કહે તો મારાથી તો કહેવાય નહીં. પણ જેને આ તમે પૈસા બેસી ગયું તેને રહેવા દેવું. હું શું કઉ છું, જેને જેવી સમજ પડે એવો લાભાય છે થશે. ભગવાન જેવી સમજ પડે, ભગવાન આચાર્ય જેવી સમજ પડે, આચાર્ય તીર્થંકર જેવું કરશે તેવો લાભ, જેવું એને ગોઠવતા આવડે છે. મેં જસુભાઈ ને આ વાત કરી, મને દાદા તીર્થંકર સ્વરૂપ જ દેખાય છે, બીજું કશું દેખાતું નથી. કનુભાઈ તમારી વાત 100% છે કે હા. શિવ ની દ્રષ્ટિ બહુ સારી છે તીર્થંકર એટલે શું, જ્યાં જાય ત્યાં તીર્થભૂમિ થાય એ તીર્થંકર. પણ આ કાળમાં તીર્થંકર હોય છે કે નહીં, કારણ કે એક અવતાર બાકી હશે ને. પણ હે તીર્થંકર એમાં એમાં કોઈ મને 100% ખાતરી જ થઈ ગઈ છે, પછી કોઈ સવાલ જ નથી, પછી પૂછવાનું નથી. અને કઈ પણ મારો મને એમ દોષ દેખાય કઈ પણ મારામાં, તો મને એમ થાય કે અચૂક મારો એ દોષ નો નિકાલ દાદાજી કરી દે. શું કે છે રવાજ ના દે કરી નાખે. લાલજી ગ્રુપ માં ચિમન ભાઈ પૂછે છે કે આ બંને બાપ ને દીકરા બે ભેગા થયા તો અત્યારે જે આ નિકાચિત કર્મ બંને પૂરું ભોગવે છે, તો ગયાભમાં આ જ બે આત્માઓ ભેગા હતા ને આ બાંધ્યાતા કર્મો? દેશ અત્યંત દેશ હોય ને તો આવું થાય, રાગ હોય તો આપડે તો આવે. આપણે ના ગમતો હોય તે માણસ ભેગા થાય, રાગ દ્વેષ સીધા ઉભું થઈ જાય. પણ દ્વેષ ના દાખલા ઓછા હોય. આ કાળમાં દ્વેષ ના વધારે છે. આ બાદશાહ મોટા મોટા લોકો મુસ્લિમો ને બહુ હોય દેશ ના દાખલા. બાપ ને બાઈ ની ગાડી રહી જાય છે. હે પછી એમને બાઈક પાસે એમને શું રહી જાય. અહીં લાઈટ કરંટ છે ને, એવું નહીં એક વાતા નહીં મારું. બેન પૂછે છે કે પ્રભુ ની આગળ ખુલ્લા થવામાં સંકોચ શા માટે થાય છે? સંકોચ થાય, ડર લાગે, શા માટે? પ્રભુની પાસે ખુલ્લા થવામાં સંકોચ ડર શા માટે લાગે છે? આ જ્ઞાન માં રહે તો બધું આગળ પડી જશે. આ જ્ઞાન આપ્યું છે ને એમાં રહે તો બધું આગળ પડી જશે. આ ખોવા દઈશ ને તો બધું ક્યાં કહે છે. આનું પરિણામ છે, આ જ્ઞાન નું પરિણામ છે. બધી બધી વસ્તુ બધી આવે છે, ખોવા વસ્તુઓ ખોવા જાય નથી. આ જ્ઞાન થી બંધાઈ ગયું. અરે શું થઈ, શરૂ થઈ ગઈ. આ રિયલ તમે જોવાનો અભ્યાસ કરશો ને એટલે રિયલ રિયલ શું જોશે. એક થોડો ડાબડી ખોલી, અરે હોય ડાબડી હોય પછી મેં ખોલી મેં મોણેક મૂકી હોય, દેખાડ્યું હોય તમે, પછી વાંચી દીધી તો પણ તારા લખવા રહે છે મોણેક છે નહીં. ના રે એ દિવ્ય ચક્યું બધા ભગવાન છે આત્મા છે એવું ના ચાલે. આ તો નિરંતર જોતા ની હાથે જ આવે, પણ પેલું અભ્યાસ કરવો પડે પછી ચાર શહેર થઈ જાય. અને પેલી વાંચી ને સુધાર્થમાં દેખાય, આ વાંચી બકરી દેખાય અને પેલી વાંચી સુધાર્થમાં દેખાય. એટલે અંદર ધીમે ધીમે શુદ્ધાત્મા નો પ્રકાશ વધતો જાય. પેલું હેન્ડલ મારવું પડે. દાદાશ્રી એમ કે છે સંભાવ નિકાલ કરવા થી શું થઈ જાય, વિતરાગતા ઉત્પન્ન થાય. એટલે આ ઉપયોગમાં લેવાનું, આ જ્ઞાન ઉપયોગમાં લેવાનું. આ ભાઈ જૈન છે, નિરંતર ઉપયોગમાં રહે. મહાવીર ભગવાન ને પૂછ્યું કે સાહેબ મારા કેટલા અવતાર થશે? શું બોલ્યા? સાહેબે કહ્યું કેમ એમ પૂછો છો? આખું આખું આગમ મારા મોઢા પર છે કે છે? ભગવાને કહ્યું કે આગમ કોઈ માણસ આગમ ના સાસો માથા પર ઉકેલ આવે ત્યારે કોઈ 5 રૂપિયા 10 રૂપિયા આલે અને તમને 100 રૂપિયા મળે. એને માથા પર ત્યારે તમે મન ઉપર ઉચક્યા કે મન થી બોજો ઉઠાયો. શું કે છે? મન થી બોજો ઉઠાયો, પેલા માથા ઉપર બોજો ઉઠાયો. હા, તમે મન થી બોજો ઉઠાયો. આત્મા ના જોડે બધું કયું બધું રીમો કે શું કહે? આત્મા જો ન જાય, આત્મા જોડે છે મારે લાગે પાડી દીધો. લાખ અવતારી થી ખબર ના પડે એ ભાઈ. આ રિયલ આ તો આપડે ની વાત છે. પેલું રિયલ એ દિવ્ય ચક્યું. હવે ગાય માં ઘોડા માં બધા જોતા જોતા જઈએ. બહેરી માં સ્ત્રી ના પુરુષ માં કેટલી પ્રકાર ના રહે છે? પેકિંગ કેટલી પ્રકાર ના છે? પેકિંગ કેટલા પ્રકાર ના છે? પેકિંગ બધા ગાય ભેંસ ઘોડા ઘણા વેરાયટી ઓફ પેકિંગ વેરાયટી. અને ભાઈ આ માલ એક જ પ્રકાર નો શુદ્ધતા. એટલે જોતા જોતા જજો અને ફાઇલ નો સંભાવ નિકાલ કરવો. બરાબર, વાંધો નહીં આવે દાદા. હે, વાંધો નહીં આવે, વાંધો નહીં આવે. વાંધો નહીં આવે. બીજું મન મન નું આપણે નહીં, મન નું આપડે લેવા દેવા ના. મન જ્ઞેય છે ને આપડે જ્ઞાતા છીએ. એટલે મનમાં જે ખરા વિચાર આવે, સારા વિચાર આવે ત્યારે આપડે જાણતા જ છીએ. ખાલી આપડે લેવા દેવા નહીં. લોકો દુઃખ લીધા તેથી ટીચર થઈ રહી ભાઈ. કઈ તો થાય ઘર ચાલ્યા કરે કે એ તો ચાલ્યા કરે ચાલ્યા કરે નઈ રૂપ લાવણ્ય હતા ઉપર જોવાનું હોય ભગવાન ને લાવણ્યતા હતી ઘડી વાર જોવાનું મન થાય મા તમને શું કહેતા હતા મારો નાનો છોકરો રૂપાળો છે અહંકાર જાય પછી ખરું રૂપ ત્યાં પછી ખરું થાય નહીં તો કદરૂપો જ ગણાય અહંકાર દાદાજી આપના આપના મોઢા પર નું જે હાસ્ય છે ને એવું જિંદગી માં કોઈના મોડા પર જોયું નથી હોય ને કોઈ જગ્યાએ હોય ને ત્યાં સુધી કોઈ હાથ કેમ આખા વર્લ્ડ માં કોઈ ગયા ત્યાંનું જ આ બધા લોકો આ કામ થઈ જાય કેમ શ્રદ્ધે મૂર્તિ આ પોતાની હાથે જ આપડે શ્રદ્ધા થઈ જાય કોક જ થોડો જન્મ હોય શ્રદ્ધે મૂર્તિ નો શાસ્ત્રકારે કહ્યું શ્રદ્ધે મૂર્તિ નો કોક વગર જન્મ હોય ત્યારે કામ નીકળી જાય લોકો પોતાની સાથે શ્રદ્ધા બે જાય એ હાસ્ય છે અને ક્યારે ભૂલાય નહી ના ભૂલાય ક્યારે ભૂલાય નહી ના ભૂલાય આ બંને થોડી વાર વાઈફ નો કામ છોકરો કે ભાઈ જમવા નહીં આવતો છોકરો જમવા નથી આવતો તમારે દીકરો દાદાજી પાપ કર્મ નો ઉદય બંધ થવો જ છે બધા પૂછાય એ લોકો ને એમના ઉદય ગયો મોટો ભાઈ દાદાજી ઓળખાણ પડી જાય એવું જ છે હા ઓળખાણ પડી જાય સાંજે જૈન ક્લબ હોલ માં અમદાવાદ તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએટર ના હોય આગે ના દેખાય તો બુદ્ધિ ના દેખાય ક્રિએશન ક્રિએશન રાખું ભગત ક્રિએટિવિટી ખરો ધન કરે છે અને ભાઈ ભગવાન લેલા એટલે આમાં આ કલા એ કઈ ભગવાન અનુસરણ થાય એટલા બધા જીવો છે તેથી આખા જગત માં વિસ્તાર થયેલો છે એમ કે વ્યાપક કે છે ને દરેક જીવો ને સિદ્ધાર્થમાં કહી શકાય કેવાય નઈ માનવાના તમારે બીજો કહીએ તો ઉઠો આવડો ચાલે સિદ્ધાર્થમાં કહીએ આવડો ચાલે એને આપણે આપણે માનવાના કારણ કે આપણે દિવે ચક્ષુ જોઈએ તો સિદ્ધાર્થ પાસે અને ચોવાની વખત જોઈએ તો છે એટલે બીજું કઈ પૂછવાનું પુસ્તકો જોઈએ એટલે રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં એટલું જ કે એના સિવાય વધારે પણ નહીં ખરું વિતરાગતા એટલે રાગ નહીં દ્વેષ નહીં એટલું જ કે એના સિવાય બીજું કઈ ખરું વિતરાગતા વિતરાગતા એટલે શું કે છે રાગ નહીં દ્વેષ નહીં એટલું જ કે એથી વિશેષ બીજું કઈ ખરું એમાં ના વિશેષ કશું રાધેશ્યામ ભાઈ પૂછે છે કે ગીતા માં બતાયેલું સ્થિત પ્રજ્ઞ અને વિતરાગતા સમજાવો. એટલે શું કે પોતે પોતાની બુદ્ધિ થી વિચારી વિચારી સ્થિર થાય, પણ એમાં પણ રાગ દ્વેષ રહિતતા તો કઈ થી વિચારી વિચારી સ્થિર થાય એટલે પોતે પોતાના પ્રશ્નો નું સોલ્યુશન પોતે લાવી શકે ને, પણ તે ચિત્ત પ્રજ્ઞા કહેવાય. અને પ્રજ્ઞા એટલે બહુ ઊંચી વસ્તુ, ચિત્તપ્રજ્ઞા અને પ્રજ્ઞા. ચિત્તપ્રજ્ઞા એ બુદ્ધિ થી બુદ્ધિ સ્થિર કરેલી એટલું જ છે, બીજું કઈ નહીં. પણ દાદા એમાં રાગ દ્વેષ રહિતતા કહેલી છે વિતરાગ ના જેવી, એટલે આ ચિત્તપ્રજ્ઞા દશામાં એમાં પણ રાગ દ્વેષ રહિત દશા કઈ છે વિતરાગતા ની જેમ. હા, એ રાગ દ્વેષ રહિત દશા નથી, પણ દરેક પ્રશ્ન નું સોલ્યુશન લઈ નાખે એટલે કોઈની પણ રાગ દ્વેષ કરે નહીં. સોલ્યુશન આવે તો કોણ કરે, પણ બધું બુદ્ધિ છે. અવ્યભિચારણી બુદ્ધિ ની સ્થિરતા એનું નામ સ્થિત બધું. અવ્યભિચારણી બુદ્ધિ ની સ્થિરતા એનું નામ બુદ્ધિ જયારે થયેલી છે, લોકોની અસ્થિર બુદ્ધિ હોય તો સ્થિત થયેલી બુદ્ધિ એ પ્રજ્ઞા કહેવાય. કારણ કે વિશેષ બધી વધી ને અજ્ઞા માંથી આગળ અસ્થિર વધતી પ્રજ્ઞા વધી પહોંચે. દાદા વિતરાગતા અને કરુણા વચ્ચે કોઈ સંબંધ ખરો? વિતરાગતા અને કરુણા એ વચ્ચે સંબંધ ખરો? વિતરાગતા ઉત્પન્ન થયા પછી કરુણા હોય, કરુણા ઉત્પન્ન થયા પછી વિતરાગતા ના હોય. વિતરાગતા ઉત્પન્ન થયા એટલે કરુણા ઉત્પન્ન થાય, એટલે કરુણા પહેલી ના હોય, વિતરાગતા નું કારણ છે. અને ચિત્તપ્રજ્ઞતા ને દયા સાથે સંબંધ કે કરુણા સાથે સંબંધ? ચિત્તપ્રજ્ઞતા ને દયા સાથે સંબંધ કે કરુણા સાથે સંબંધ? કોને? ચિત્તપ્રજ્ઞા ને. ઉંદર જોડે દ્વેષ, ઉંદર જોડે રાગ નહી અને બિલાડી જોડે દ્વેષ નહી, એનો નામ કરુણા. ઉંદર જોડે રાગ નહી બતાવવાનો, કે બિલાડી જોડે દ્વેષ નહી, એ નામ કરુણા. ઉદાસીનતા અને વિતરાગતા, કરુણા અને ઉદાસીનતા, ઉદાસીનતા અને વિતરાગતા એ બે નો તફાવત શું? ઉદાસીન વિતરાગતા ની જન્મી છે. ઉદાસીનતા વિતરાગતા ની જન્મી એની માતા છે. માતા હોય તો કુતરા છોકરો થાય ને, એટલે વિતરાગતા થઈ ગઈ સાથે અને ઉદાસીનતા શરૂઆતની સાથે. શરૂઆતમાં ઉદાસીનતા આવી જાય એટલે બંને ઉદાસીનતા એટલે જો કે પક્ષપાત નહીં, કોઈનો પક્ષપાત નહીં. પક્ષપાતતા હોય તો ભેદ કરવાનો એ પક્ષપાત નહીં, રાગ કરવાનો તો એ પક્ષપાત નહીં. અને પછી આગળ જાય વિતરાગતા, પણ ઉદાસીતા હોય તો હજી દયા હોય. અને જ્યાં સુધી દયા તો પૂરે જતા નહીં. એટલે કરુણા એ મોટા મોટી વસ્તુ, પારુણ્ય અત્યાર ઉત્પન્ન થઈ જાય. દાદા જીવન વ્યવહારમાં કરુણા કેવી રીતે દેખાઈ આવે? જીવન વ્યવહારમાં કરુણા કેવી રીતે દેખાઈ આવે? જીવન વ્યવહાર માં કરુણા કેવી રીતે દેખાય આવે? કરુણા રાખવાની કોઈ જોડે જુઓ હોય તો કરુણા હોય ને, તો અને દેહ સારી હોય તો કરુણા હોય, નહી તો આગળ કથો કરુણા નથી હોતી. ત્યાં આગળ સિદ્ધિમાં કરુણા હોતી નથી. કરુણા તો આની અંદર ફરીએ જો આશ્રય થતા રહે તેવા કરુણા ઉત્પન્ન થાય ને. કેવા પ્રકારની હોય કરુણા? એટલે વ્યવહારમાં કરુણા કેવા પ્રકારની હોય? એનો વ્યવહાર કેવો હોય કરુણા વાળા નો? એટલે વ્યવહાર માં થશે પોતાના દેહ ની માલકી પણ ના હોય, વાણી ની માલકી પણ ના હોય, અને મન ની માલકી પણ ના હોય, ત્યારે કરુણા ઉત્પન્ન થાય. અમે મૂર્ત રૂપે જોઈએ જ છે, અમે મૂર્ત રૂપે આપણા માં જોઈએ છે, મૂર્ત રૂપે આપણા માં જોઈએ છે કરુણા, વિતરાગ તો જોઈએ છે. હા, પછી જેનામાં આ જશે દેહ, એ જશે બાળકી પણ, એની કરુણા ઉત્પન્ન થયા કરે છે. તારે પોતાના દેહ માં જવા સુધી બાળકી પણ કઈ કઈ બધા નહીં તો કઈ, જ્યાં સુધી કરુણા ઉત્પન્ન ના થાય. એટલે અમે અહીં આવીએ ની તો અમે અહીં બેસી હતી, પણ લાઈટ લાઈટ એટલે ગમે, પણ કે જે અહીં રહેવાનું તો અમે આવીએ. આવો ગણો ગમો ગમો, કોઈ તરત કે જે અહીં બેસવાનું છે દાદાજી, પણ અહીં ગયું બેસે, કારણ કે લોકોના અત્યાર ના થાય, લોકોના દુઃખ થાય નહીં. હું નીચે ગયો ત્યારે લોકો દુઃખ થાય, એટલા પૂછતો ગમો ગમો પોતાના દુઃખને માટે નથી, લોકોને દુઃખ ના થાય. કરુણા ને આત્મા નો મૂળ ગુણ કહી શકાય? કરુણા ને કરુણા એ આત્મા નો મૂળ ગુણ કહેવાય? કરુણા ને આત્મા નો મૂળ ગુણ કહી શકાય? આત્માનો ગુણ જ નહી કરુણા, કરુણા તો આત્મા પ્રાપ્ત થયું જે વિતરાગ થયા છે એનું લક્ષણ છે. લક્ષણ લક્ષણ ઉપર થી શું વસ્તુ થઈ ગયા છે ખબર પડે. આત્મા પડે આ ક્રોધ, ક્રોધ એ મૂળગુણ નથી આત્મા નો, ચેતન નો, અને જળ નો મૂળગુણ નથી, એ વ્યતિરેક ગુણ છે. એનો સામપ્રત અતિપ્રત એ ક્ષમા પણ આત્મા નો ગુણ નથી. ક્ષમા ક્ષમા ઉપરથી તમે જાણી શકો કે આ વિતરાગ થયેલા છે. ક્ષમા પણ સહજ ક્ષમા હોય છે, કે હવે તમે ક્ષમા આપીએ છીએ, પણ એવું નહીં માગી ના પડે, મને આપ્યા છે માગી ના પડે, એટલે સહજ ક્ષમા હોય, સહજ ક્ષમા. આટલા ગુણો સહજ હોય, વિનમ્રતા હોય, વિનમ્રતા સહજ ક્ષમા, સહજ હોય, સરળતા સહજ હોય, સરળતા કરી ના હોય. પછી સંસાર નો સંતોષ સહજ હોય, કેવું હોય? હા, એટલે પછી સહજ ગુણો વખત થયેલા હોય, પણ એ આત્મા નો ગુણ નથી. આ ઉપર આ ગુણો પછી આપણે માપી શકીએ કે આત્મા આપણે શીખવો છે. આત્માના ગુણો નહીં, આત્માના ગુણો પોતાના જળ જે જાય છે એ બધા ગુણો આત્માના, અને વ્યવહારમાં આપણે કહેલા છે લક્ષણ છે એનો. આપણે કોઈને ગોળ મારીએ અને આપણે અમો હશે જેમ કરુણા, કરુણા એ એક લક્ષણ છે, એવું વિતરાગતા એ પણ લક્ષણ કહેવાય ને? ના, વિતરાગતા એ લક્ષણ જ કહેવાય, એટલે ગુણ નથી. રાક્ષસ એનો ગુણ નથી, એને વિતરાગતા એનો ગુણ નથી. આ તો વ્યવહાર ને લઈને લક્ષણ કરવા ઉભો આપ્યો, કારણ કે શબ્દ રૂપ કશું છે નહીં ને, આ શબ્દ છે તો વ્યવહાર છે, શબ્દ શબ્દ વાળો ગુણ જ નહીં ત્યાં. આ વિતરાગતા એ લક્ષણ છે કે સ્થિતિ છે? બેન પૂછે છે કે વિતરાગતા એ લક્ષણ છે કે સ્થિતિ છે? સ્થિતિ, સ્થિતિ, દશા. વિતરાગતા એ દશા છે કે લક્ષણ છે? દશા છે, અવસ્થા. એ તો દશા જ છે. દશા એ દશા થઈ જાય એના.